વાયુદેવતાએ કહ્યું, એ બ્રાહ્મણો, લોકોએ યુક્તિઓથી પ્રેરિત થઈને જે સંશય ઉપસ્થિત કર્યો છે તે ઉચિત જ છે, કેમ કે કોઈ પણ વાતને જાણવાની ઈચ્છા અથવા તત્વજ્ઞાન માટે ઉઠાવેલો પ્રશ્ન સાધુ બુદ્ધિ પુરુષોમાં નાસ્તિકતાનું ઉત્પાદન નથી કરી શકતો. હું આ વિષયમાં એવા પ્રમાણ પ્રસ્તુત કરીશ જે સત્પુરુષોના મોહને દૂર કરશે. અસત્પુરુષોનો જે અન્યથા ભાવ હોય છે એમાં પ્રભુ શિવની કૃપાનો અભાવ જ કારણ હોય છે. પરિપૂર્ણ પરમાત્મા શિવના અનુગ્રહ વગર કશું પણ કર્તવ્ય નથી એવો નિશ્ચય કરવામાં આવ્યો છે. પરાનુગ્રહ કર્મમાં સ્વભાવ જ પર્યાપ્ત છે, અન્યથા નિસ્વભાવ પુરુષ કોઈના ઉપર પણ અનુગ્રહ નથી કરી શકતો. પશુ અને પાશરૂપ આખું જગત જ પર કહેવામાં આવ્યું છે તે અનુગ્રહનું પાત્ર છે. પરને અનુગ્રહિત કરવા માટે પતિની આજ્ઞાનો સમન્વય આવશ્યક છે. પતિ આજ્ઞા આપનારા છે એ જ સદા બધા ઉપર અનુગ્રહ કરે છે. એ અનુગ્રહને માટે જ આજ્ઞારૂપ અર્થને સ્વીકારવાથી શિવ પરતંત્ર કેવી રીતે કહી શકાય? અનુગ્રહની અપેક્ષા ન રાખીને કોઈ પણ અનુગ્રહ સિદ્ધ નથી થઈ શકતો. તેથી સ્વતંત્ર શબ્દના અર્થની અપેક્ષા ન રાખવી એ જ અનુગ્રહનું લક્ષણ છે. જે અનુગ્રહ્ય છે તે પરતંત્ર મનાય છે, કેમ કે પતિના અનુગ્રહ વિના એને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. જે મૂર્તિ આત્મા છે તે પણ અનુગ્રહને પાત્ર છે, કેમ કે એનાથી પણ શિવની આજ્ઞાની નિવૃત્તિ નથી થતી, તે પણ શિવની આજ્ઞાથી બહાર નથી. અહીં કોઈ પણ એવી વસ્તુ નથી જે શિવની આજ્ઞાને આધીન ન હોય. સકલ એટલે કે સગુણ અથવા સાકાર હોવા પર પણ જેના દ્વારા અમે નિષ્કલ એટલે નિર્ગુણ અથવા નિરાકાર શિવની પ્રાપ્તિ થાય છે એ મૂર્તિ અથવા લિંગના રૂપે સાક્ષાત શિવ જ બિરાજે છે. તે શિવની મૂર્તિ છે. આ વાત તો ઉપચારથી કહેવાય છે. જે સાક્ષાત નિષ્કલ તથા પરમ કારણ રૂપ શિવ છે તે કોઈના દ્વારા પણ સાકાર અનુભવથી ઉપલક્ષિત નથી થતા એવી વાત નથી. અહીં પ્રમાણ ગમ્ય હોવું એમના સ્વભાવનું ઉપપાદક નથી. પ્રમાણ અથવા પ્રતીક માત્રથી અપેક્ષા બુદ્ધિનો ઉદય નથી થતો, એ પરમ તત્વના ઉપલક્ષણ માત્ર છે. એ સિવાય એમનો બીજો કોઈ અભિપ્રાય નથી. કોઈને કોઈ મૂર્તિ જ આત્માનું સાક્ષાત ઉપલક્ષણ હોય છે. શિવની મૂર્તિ છે એ કથનનો અભિપ્રાય છે કે મૂર્તિના રૂપમાં પરમ શિવ બિરાજમાન છે. મૂર્તિ એનું ઉપલક્ષણ છે. જેવી રીતે લાકડા વગેરેનું આલંબન લીધા વિના કેવળ અગ્નિ ક્યાંય ઉપલબ્ધ થતો નથી, એ જ પ્રકારે શિવ પણ મૂર્તિ આત્મામાં આરૂઢ થયા વિના ઉપલબ્ધ થતા નથી. આ જ વસ્તુ સ્થિતિ છે. જેવી રીતે કોઈના એ કહેવાતી કે તમે આગ લઈ આવો એના દ્વારા સળગતું લાકડું વગેરે સિવાય સાક્ષાત અગ્નિ લાવી શકાય નહીં, એ જ પ્રમાણે શિવનું પૂજન પણ મૂર્તિ રૂપે જ થઈ શકે છે, અન્યથા નહીં. એટલા માટે પૂજા વગેરેમાં મૂર્તિ આત્માની પરિકલ્પના થાય છે, કેમ કે મૂર્તિ આત્મા પ્રત્યે જે કંઈ કરવામાં આવે છે તે સાક્ષાત શિવ પ્રત્યે જ કરવામાં આવ્યું છે, મનાયું છે. લિંગ વગેરેમાં વિશેષતઃ અર્ચા વિગ્રહમાં જે પૂજન કૃત્ય થાય છે તે ભગવાન શિવનું જ પૂજન છે. તે મૂર્તિઓના રૂપે શિવની ભાવના કરીને જ આપણે લોકો શિવની જ ઉપાસના કરીએ છીએ. જેવી રીતે પરમેષ્ઠી શિવ મૂર્તિ આત્મા ઉપર અનુગ્રહ કરે છે એ જ પ્રકારે મૂર્તિ આત્મામાં સ્થિત શિવ આપણા પર પશુઓ ઉપર અનુગ્રહ કરે છે. પરમેષ્ઠી શિવે લોકો ઉપર અનુગ્રહ કરવા માટે સદા શિવ વગેરે સંપૂર્ણ મૂર્તિ આત્માઓને અધિષ્ઠિત પોતાની આજ્ઞામાં રાખીને અનુગ્રહિત કર્યા છે. ભગવાન શિવ સૌ ઉપર જ અનુગ્રહ જ કરે છે, કોઈનો નિગ્રહ કરતા નથી, કેમ કે નિગ્રહ કરનારા લોકોમાં જે દોષ હોય છે તે શિવમાં અસંભવ છે. ब्रह्मा वगैरह प्रत्ये जे निग्रह जोवामां आवे छे ते पण श्री कंठ मूर्ति शिव द्वारा लोकहित माटे ज थया हता। विद्वानोनी दृष्टिमां निग्रह पण स्वरूपथी दूषित नथी। ज्यारे ते राग द्वेषथी प्रेरित थईने करवामां आवे त्यारे ज ते निंदनीय मानवामां आवे छे। એટલા માટે દંડનીય અપરાધીઓને રાજાઓ તરફથી મળેલા દંડની પ્રશંસા થાય છે। જો સાધુની રક્ષા કરવી હોય તો અસાધુનું નિવારણ કરવું જ પડે। પહેલા સામ વગેરે ત્રણ ઉપાયોથી અસાધુઓનો નિવારણનો પ્રયત્ન કરવામાં આવે છે। જો આ પ્રયત્ન સફળ ન થયો તો અંતે ચોથો ઉપાય દંડ છે, તેનો જ આશ્રય લેવામાં આવે છે। આ દંડાંત અનુશાસન લોકહિત માટે જ કરવું જોઈએ। આ જેના ઔચિત્યને પરિલક્ષિત કરાવે છે। જો અનુશાસન આથી વિપરીત હોય તો એને અહિતકર કહે છે। જે સદાહિતમાં જ લાગ્યા રહેનારા છે એમણે ઈશ્વરનું દ્રષ્ટાંત પોતાની સામે રાખવું જોઈએ। ઈશ્વર કેવળ દુષ્ટોને જ દંડ આપે છે, એટલા માટે નિર્દોષ કહેવાય છે। તેથી જે દુષ્ટોને દંડ આપે છે એ નિગ્રહ કર્મ લઈને સત્પુરુષો દ્વારા લાંછિત કેવી રીતે કરી શકાય? લોકોમાં જ્યાં ક્યાં પણ નિગ્રહ થાય છે તે જો વિદ્વેષપૂર્વક ન હોય તો જ શ્રેષ્ઠ મનાય છે। જે પિતા પુત્રને દંડ આપીને અને અધિક શિક્ષિત બનાવે તે પુત્રથી દ્વેષ નથી કરતો। શિવની આજ્ઞાનું પાલન જ હિત છે અને જે હિત છે તે જ એમનો અનુગ્રહ છે। તેથી સૌને હિતમાં નિયુક્ત કરનારા શિવ બધા પર અનુગ્રહ કરનારા કહેવાયા છે। જો ઉપકાર શબ્દનો અર્થ છે એને પણ અનુગ્રહ જ કહેવાય છે, કેમ કે ઉપકાર પણ હિતરૂપ જ હોય છે। માટે સૌનો ઉપકાર કરનારા શિવ સર્વાનુગ્રાહક છે। શિવ દ્વારા જડ ચેતન બધું સદા હિતમાં જ નિયુક્ત છે, પરંતુ સૌને જો એક સાથે અને સમાન હિતની ઉપલબ્ધિ નથી હોતી એમાં એમનો સ્વભાવ જ પ્રતિબંધક છે। જેવી રીતે સૂર્ય પોતાના કિરણો દ્વારા બધા જ કમળોનો વિકાસ માટે પ્રેરિત કરે છે, પરંતુ તે કમળો પોતપોતાના સ્વભાવ અનુસાર એક સાથે અને એક સમાન વિકસિત થતા નથી। સ્વભાવ પણ પદાર્થોના ભાવિ અર્થનું કારણ છે, કિંતુ તે નષ્ટ થતા જતા અર્થને કર્તાઓને માટે સિદ્ધ કરી શકે નહીં। જેવી રીતે અગ્નિનો સંયોગ સુવર્ણને જ ઓગાળે છે, કોલસાને કે અંગારાને નહીં, એવી જ રીતે ભગવાન શિવ પરિપક્વ મળવાળા પશુઓને જ બંધન મુક્ત કરે છે, બીજાઓને નહીં। જે વસ્તુ જેવી હોવી જોઈએ તેવી તે સ્વયં નથી બનતી, તેવી બનવા માટે કર્તાની ભાવનાનો સંયોગ હોવો આવશ્યક છે। કર્તાની ભાવના વગર એવું થવું સંભવ નથી, તેથી કર્તા સદા સ્વતંત્ર હોય છે। બધા ઉપર અનુગ્રહ કરનારા શિવ જેવી રીતે સ્વભાવથી નિર્મળ છે, એવી જ રીતે જીવ સંજ્ઞા ધારણ કરનારા આત્મા સ્વભાવતઃ મલિન હોય છે। જો આવી વાત ન હોય તો તે જીવ કેમ નિયમપૂર્વક સંસારમાં પટકે? અને શિવ શા માટે સંસાર બંધનથી પરે રહેતા વિદ્વાન પુરુષ કર્મ અને માયાના બંધનને જ જીવનો સંસાર કહે છે? આ બંધન જીવને જ પ્રાપ્ત થાય છે, શિવને નહીં। એમાં કારણ છે જીવનો સ્વાભાવિક મળ। તે કારણભૂત મળ જીવનો પોતાનો સ્વભાવ જ છે, આગંતુક નથી। જો આગંતુક હોત તો કોઈને પણ કોઈ કારણે બંધન પ્રાપ્ત થઈ જાત। જો આ હેતુ છે તે એક છે, કેમ કે બધા જીવોનો સ્વભાવ એક જેવો છે। યદ્યપિ બધામાં એક જેવો જ આત્મભાવ છે, તો પણ મળનો પરિપાક અને અપરિપાકને કારણે કેટલાક જીવબદ્ધ છે અને કેટલાક જીવ કેટલાક બંધનોથી મુક્ત છે। બદ્ધ જીવોમાં પણ કેટલાક લોકો લય અને ભોગના અધિકાર અનુસાર ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ થઈને જ્ઞાન અને ઐશ્વર્ય વગેરેની વિષમતાઓને પ્રાપ્ત થાય છે, અર્થાત કેટલાક લોકો અતિક જ્ઞાન અને ઐશ્વર્યથી યુક્ત હોય છે અને કેટલાક લોકો તે થોડુંક ઓછું જ્ઞાન અને ઐશ્વર્યથી યુક્ત હોય છે। કોઈ મૂર્ત્યાત્મા હોય છે અને કોઈ સાક્ષાત શિવની સમીપે જ વિચરણ કરનારા હોય છે।